पद्म पुराण सृष्टि खंड अध्याय 48। भगवान सूर्य नु तथा संक्रांति मा दान नु महात्मय। वैशंपान जी पूछ्यु, हे विप्रवर, आकाश मा दररोज जेनो उदय थाय छे ए कोण छे? तेनो शो प्रभाव छे? तथा किरणों ना स्वामी नो प्रादुर्भाव क्यांथी थयो छे? हुं जोउं छुं देवता, मोटा मोटा मुनि, सिद्ध चारण, दैत्य, राक्षस तथा ब्राह्मण वगैरे समस्त मानव एनी सदा आराधना कर्या करे छे। व्यास जी बोल्या, हे वैशंपायन, आ ब्रह्माना स्वरूप थी प्रगट थयेल ब्रह्मनो ज उत्कृष्ट तेज छे, एने साक्षात ब्रह्ममय समझो। आ धर्म, अर्थ, काम अने मोक्ष आ चार पुरुषार्थों ने आपवा वालो निर्मल छे। आ चार पुरुषार्थों ने आपवा वालो छे। निर्मल किरणों थी सुशोभित आ तेज नो पुंज पहला अत्यंत प्रचंड अने असह्य हतो। એને જોઈને તેની પ્રખર રશ્મિઓથી વ્યથિત થઈને બધા લોકો આમ તેમ ભાગીને છુપાવા લાગ્યા। ચારે બાજુથી સમુદ્ર, બધી જ મોટી મોટી નદીઓ અને નદ સુકાવા લાગ્યા। તેમાં રહેનારા પ્રાણી મૃત્યુનો ગ્રાસ બનવા લાગ્યા। માનવ સમુદાય પણ શોક સંતપ્ત થઈ ગયો। આવું જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા અને તેમને આ બધી પરિસ્થિતિની જાણ કરી। ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ, આ તેજ આદિ બ્રહ્મના સ્વરૂપથી જળમાં પ્રગટ થયું છે। આ તેજોમય પુરુષ તે બ્રહ્મ સમાન જ છે। એનામાં અને આદિ બ્રહ્મમાં તમે અંતર સમજશો નહીં। બ્રહ્માથી લઈને કીટ પર્યંત ચરાચર પ્રાણીઓ સહિત ચરાચર ત્રિલોકમાં એની જ સત્તા છે। આ સૂર્યદેવ સત્વમય છે, એમના દ્વારા ચરાચર જગતનું પાલન થાય છે। દેવતા, જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ વગેરે જેટલા પણ પ્રાણી છે બધાની રક્ષા સૂર્ય દ્વારા જ થાય છે। આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન કરી શકું એમ નથી। એમનાથી જ લોકોની ઉત્પત્તિ અને પાલન થાય છે। સર્વેના રક્ષક હોવાથી એમની બરાબરી કરનાર બીજું કોઈ નથી। વહેલી પ્રભાતે તેમના દર્શન કરવાથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે। દ્વિજ વગેરે બધા મનુષ્ય આ સૂર્યદેવની આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે। સંધ્યોપાસનાના સમયે બ્રહ્મવેતા બ્રાહ્મણો પોતાની ભુજાઓ ઉપર ઉઠાવીને આ સૂર્યદેવનું ઉપસ્થાન કરે છે અને ફળ સ્વરૂપે સમસ્ત દેવતાઓ દ્વારા પૂજાય છે। સૂર્યદેવના જ મંડળમાં રહેનારી સંધ્યા રૂપિણી દેવીની ઉપાસના કરીને બધા દ્વિજ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે। આ પૃથ્વી પર જે પતિત અને ઉચ્છિષ્ટ ખાનારા મનુષ્ય છે તે પણ ભગવાન સૂર્યદેવના કિરણોના સ્પર્શથી પવિત્ર થઈ જાય છે। સંધ્યા કાળે સૂર્ય ઉપાસના કરવાથી દ્વિજ તમામ પાપોથી શુદ્ધ થઈ જાય છે। સંધ્યોપાસન મંત્રેણ કલ્મ સાત પૂતતામ વ્રજેત, 75મા અધ્યાયનો 16મો શ્લોક। જે મનુષ્ય ચાંડાળ, ગોઘાતી, કસાય, પતિત, કોઢી, મહાપાતકી અને ઉપ પાતકીને જોઈ લીધા પછી ભગવાન સૂર્યના દર્શન કરે છે તેઓ ભારેથી ભારે પાપથી મુક્ત થઈ જાય છે। સૂર્યની ઉપાસના કરવા માત્રથી મનુષ્યને બધા રોગોથી છુટકારો મળી જાય છે। જેઓ સૂર્યની ઉપાસના કરે છે તે આ લોક અને પરલોકમાં અંધ, દરિદ્રી, દુઃખ અને શોકગ્રસ્ત થતા નથી। શ્રી વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓના દર્શન બધા લોકોને થતા નથી। ધ્યાન દ્વારા જ તેમના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકાય છે। પરંતુ ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે। દેવતાઓ બોલ્યા, હે બ્રહ્મન, સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે આરાધના, ઉપાસના અથવા પૂજા તો દૂર, તેમના માત્ર દર્શન જ પ્રલયકાળના અગ્નિ સમાન છે। પૃથ્વી પરના મનુષ્યો સહિત બધા પ્રાણી તેમના તેજના પ્રભાવથી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા। સમુદ્ર વગેરે જળાશય નષ્ટ થઈ ગયા। અમારા લોકોથી પણ તેમનું તેજ સહન થતું નથી, પછી બીજા લોકો કઈ રીતે સહી શકે? તેથી તમે જ એવી કૃપા કરો જેથી અમે લોકો ભગવાન સૂર્યની પૂજા કરી શકીએ। બધા લોકો ભગવાન સૂર્યની પૂજા કરી શકીએ, બધા લોકો ભક્તિપૂર્વક સૂર્યની આરાધના કરી શકે એના માટે તમે જ કોઈ ઉપાય કહો। વ્યાસજી કહે, દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજી ગ્રહોના સ્વામી ભગવાન સૂર્ય પાસે ગયા અને પ્રાણી માત્રનું હિત કરવા માટે તેમની સ્તુતિ કરવા લાગ્યા। ब्रह्मा जी बोलिया, हे देव, तमे संपूर्ण संसार ना नेत्र स्वरूप ने निरामय छो, तमे साक्षात ब्रह्म रूप छो, तमारी सामे जोवू मुश्किल छे। तमे प्रलय काल ना अग्नि जेवा तेजस्वी छो, संपूर्ण देवता नी अंदर तमे स्थित छो। तमारा श्री विग्रह मा वायु ना मित्र अग्नि निरंतर बिराजमान छे। तमारा वड़े ज अन्न वगैरे नु पाचन तथा जीव नी रक्षा थाय छे। हे देव, हे देव, उत्पत्ति अने प्रलय तमारा थी ज थाय छे। एकमात्र तमे ज संपूर्ण भुवनना स्वामी छो। तमारा विना संपूर्ण संसार एक दिवस पण जीवी शकतो नथी। तमे संपूर्ण लोकोना प्रभु तथा चराचर प्राणियोना रक्षक पिता अने माता छो। तमारी कृपा थी जा जगत स्थित छे। हे भगवान, संपूर्ण देवतामां तमारी बराबरी करनार कोई नथी। शरीरनी अंदर बहार तथा समस्त विश्वमां सर्वत्र तमारी सत्ता छे। तमे ज आ संपूर्ण जगत ने धारण करी राख्युं छे। तमे ज रूप अने गंध वगैरे उत्पन्न करवा वाला छो। रसोमां जे स्वाद छे ते तमाराथी ज थे, तमाराथी ज छे। आ प्रमाणे तमे संपूर्ण जगतना ईश्वर अने सौनी रक्षा करनार सूर्य छो। प्रभु, तीर्थो पुण्य क्षेत्रो यज्ञो अने जगतना एकमात्र कारण तमे ज छो। तमे परम पवित्र सर्वना साक्षी अने गुणोना धाम छो। सर्वज्ञ सर्वना कर्ता संहारक रक्षक अंधकार कीचड़ अने रोगोना नाश करवा वाला तथा दरिद्रताना दुखोनुं निवारण करनारा पण तमे ज छो। आ लोक तथा परलोक मां सर्वथी श्रेष्ठ बंधु तथा सर्व कांई जाणनार अने देखनारा तमे ज छो। तमारा सिवाय बीजू कोई एवं नथी जे सर्व लोकोनो उपकारक होय। आदित्य कही, हे महाप्राज्ञ पितामह, तमे विश्वना स्वामी तथा स्रष्टा छो। शीघ्र पोताना मनोरथ करो, मनोरथ कहो, हूं ते पूर्ण करीश। ब्रह्माजी बोलिया, हे सुरेश्वर, तमारा किरणो अति प्रखर छे, लोको माटे ते अत्यंत दुस्सह थई गया छे। तेथी जे रीते तेमां थोड़ी मृदुता आवी शके तेवो उपाय करो। आदित्य कह्युं, प्रभु, वास्तवमां मारा करोड़ो किरणो संसारनो विनाश करवा वाला ज छे। તેથી તમે કોઈ યુક્તિ દ્વારા એમને સૌને અનુકૂળ થાય એવા બનાવી દો। ત્યારે બ્રહ્માજીએ સૂર્યના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વજ્રનો રંધો બનાવરાવીને તેના પર પ્રલયકાળ જેવા તેજસ્વી સૂર્યને મૂકીને તેમના પ્રચંડ તેજને છોલીને ઓછું કરી દીધું। તેમ કરવાથી જે તેજ છૂટું પડ્યું તે તેજમાંથી ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર બનાવ્યું। અમોઘ યમદંડ, શંકરજીનું ત્રિશૂળ, કાળનું ખડગ, કાર્તિકેયને આનંદ આપનારી શક્તિ તથા ભગવતી દુર્ગાની અદ્ભુત ત્રિશૂળનું તેમાંથી નિર્માણ થયું। બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ તે બધા અસ્ત્રોને સ્ફૂર્તિથી તૈયાર કર્યા હતા। પછી સૂર્યદેવના 1000 કિરણો શેષ રહ્યા, બાકી બધા ઓછા કરી નાખવામાં આવ્યા। બ્રહ્માજીના નિર્દેશ અનુસાર જ આ પ્રમાણે કરવામાં આવ્યું। કશ્યપ મુનિના અંશ અને અદિતિના ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે સૂર્ય આદિત્યના નામે પ્રસિદ્ધ થયા। ભગવાન સૂર્ય પૃથ્વીની અંતિમ સીમા સુધી વિચરતા અને મેરુગીરીના શિખરો પર ભ્રમણ કરતા રહે છે। એવો દિવસ રાત આ પૃથ્વીથી 1 લાખ યોજન ઉપર રહે છે। વિધાતાની પ્રેરણાથી ચંદ્રમા વગેરે ગ્રહો પણ ત્યાં જ વિચરતા રહે છે। સૂર્ય 12 સ્વરૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશિઓમાં સંક્રમણ કરતા રહે છે। તેમના સંક્રમણથી જ સંક્રાંતિ થાય છે, જેને પ્રાય બધા લોકો જાણે છે। હે મુન, સંક્રાંતિઓમાં પુણ્ય કર્મ કરવાથી લોકોને જે ફળ મળે છે તે બધું હું જણાવું છું। ધન, મિથુન, મીન અને કન્યા રાશિની સંક્રાંતિની ષડશીતિ કહે છે, તથા વૃષ, વૃશ્ચિક, કુંભ અને સિંહ રાશિ પર જે સૂર્ય સંક્રાંતિ થાય છે તેનું નામ વિષ્ણુપદી છે। ષડશીતિ નામની સંક્રાંતિમાં કરેલા પુણ્ય કર્મોનું ફળ 86,000 ગણું, વિષ્ણુપદીમાં 1,00,000 ગણું, અને ઉત્તરાયણ અને દક્ષિણાયનનો આરંભ થવાના દિવસે કોટી કોટી ગણું અધિક પુણ્ય થાય છે। બંને અયનોના દિવસે જે કર્મ કરવામાં આવે છે તે અક્ષય થાય છે। મકર સંક્રાંતિમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ, એનાથી 10,000 ગોદાનનું ફળ મળે છે। તે સમયે કરેલું તર્પણ, દાન અને દેવ પૂજન અક્ષય થાય છે। વિષ્ણુપદી નામના સંક્રાંતિમાં કરેલા દાનને પણ અક્ષય બતાવ્યું છે। દાતાને દરેક જન્મમાં ઉત્તમ નિધિ પ્રાપ્ત થાય છે. ઠંડીના દિવસોમાં રૂના વસ્ત્રોનું દાન કરવાથી શરીરમાં કદી દુઃખ થતું નથી. તુલાદાન અને સૈયાદાન બંનેનું ફળ અક્ષય છે. માઘ માસની અમાવસ્યાએ સૂર્યોદય પહેલા જ જે તલ અને જળથી પિતૃનું તર્પણ કરે છે તે સ્વર્ગમાં અક્ષય સુખ ભોગવે છે. જે અમાવસ્યાના દિવસે સોનાથી મઢેલા શિંગડા અને મણી જેવી કાંતિવાળી શુભ લક્ષણા ગાયનું તેની ખરીઓમાં ચાંદી ચઢાવીને કાંસાની દોણી સહિત શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તે ચક્રવર્તી રાજા થાય છે. જે ઉપરની તિથિએ તલની ગાય બનાવીને બધી સામગ્રીઓ સહિત દાન કરે છે તે સાત જન્મના પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં અક્ષય સુખ ભોગવે છે. બ્રાહ્મણને ભોજન ને યોગ્ય અન્ન આપવાથી પણ અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે ઉત્તમ બ્રાહ્મણને અનાજ વસ્ત્ર ઘર વગેરેનું દાન કરે છે તેને લક્ષ્મી કદી છોડતી નથી. માઘ માસની શુક્લ પક્ષની તૃતીયાને મન્વંતર તિથિ કહે છે. તે દિવસે જે કઈ દાન આપવામાં આવે છે તે બધું અક્ષય થાય છે. તેથી દાન અને સત્પુરુષોનું પૂજન આ બંને પરલોકમાં અનંત ફળ આપનારા છે. અધ્યાય 48મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.